श्री नारद पुराण उत्तर भाग अध्याय 164 पुंडरीकपुरनु महात्मय जैमिनी द्वारा भगवान शंकर की स्तुति। मोहिनी बोली, गुरुदेव तमे जे गौतम आश्रम तथा महर्षि गौतमनु पवित्र उपाख्यान कह्यु छे ते मैं सांभळ्यु, हवे हूँ पुंडरीकपुरनु महात्मय सांभळवा चाहूँ छू। पुरोहित वसुए कह्यु, महादेवजी भक्तोना वशमां रहे छे अने तेमने तत्काल वरदान आपे छे। तेओ भक्तोना सन्मुख प्रगट थईने तेमनी इच्छा अनुसार कार्य करे छे। एक समयनी वात छे, व्यासजीना शिष्य मुनीश्वर जैमिनी अग्निवेश्य वगैरे शिष्योनी साथे तीर्थोमां भ्रमण करता करता पुंडरीकपुरमां गया, जे साक्षात इंद्रनी अमरावती जेवुं सुशोभित हतुं। ते नगरनी शोभा जोईने महर्षि जैमिनी बहु प्रसन्न थया। તે સરોવરમાં મુનિએ સ્નાન કર્યા પછી સંધ્યાવંદન વગેરે નિત્યક્રમે તથા દેવતાઓ ઋષિઓ અને પિત્રોનું તર્પણ કર્યું, પછી પાર્થિવ લિંગનું નિર્માણ કરીને પાદ્ય અર્ધ્ય વગેરે વિવિધ ઉપચારોથી વિધિપૂર્વક તેનું પૂજન કર્યું। પૂજન સમયે તેમનું ચિત્ત સંપૂર્ણ શાંત હતું, મનમાં કોઈ વ્યગ્રતા ન હતી। ગંધ સુગંધિત પુષ્પ ધૂપ દીપ તથા વિવિધ પ્રકારના નૈવેદ્યોથી સારી રીતે પૂજન કરીને મહર્ષિ જૈમિની સ્થિર થઈને જેવા બેઠા કે તુરત જ પ્રસન્ન થઈને ભગવાન શિવ તેમની સામે પ્રગટ થઈ ગયા। ત્યાર પછી જૈમિની સાક્ષાત ભગવાન ઉમાપતિને પ્રગટ થયેલા જોઈને તેમની આગળ દંડની જેમ પૃથ્વી પર પડી ગયા। પછી તુરંત ઉઠીને હાથ જોડીને શરણાગતની પીડા દૂર કરવાવાળા તથા અડધા અંગમાં હરિ અને અડધા અંગમાં હર રૂપે પ્રગટ થયેલા ભગવાન શિવને કહ્યું। જૈમિનીએ કહ્યું, દેવાધિદેવ જગતપતિએ, હું ધન્ય છું, કૃતકૃત્ય છું, કેમ કે તમે બ્રહ્મા વગેરેના પણ ધ્યાન કરવા યોગ્ય સાક્ષાત મહેશ્વર મારી સમક્ષ પ્રગટ છો। ત્યારે પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમના મસ્તક પર પોતાનો હાથ મૂક્યો અને કહ્યું, બેટા બોલો, તમારી શી ઈચ્છા છે? ભગવાન શિવનું આ વચન સાંભળીને જૈમિનીએ ઉત્તર આપ્યો, ભગવાન હું માતા પાર્વતી વિઘ્નરાજ ગણેશ તથા કુમાર કાર્તિકેયજીની સાથે તમારા દર્શન કરવા ઈચ્છું છું। ત્યારે પાર્વતી દેવી તથા પોતાના બંને પુત્રોની સાથે ભગવાન શંકરે તેમને દર્શન આપ્યા। ત્યાર પછી પ્રસન્ન ચિત્તે ભગવાન શિવે ફરી પૂછ્યું, બેટા બોલો, હવે શું ઈચ્છો છો? જૈમિની જગદગુરુ શંકરની આ દયાળુતા જોઈને હસીને બોલ્યા, હું તમારા તાંડવ નૃત્યની ઝાંખી કરવા ઈચ્છું છું। ત્યારે તેમની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાન અંબિકાપતિએ જાત જાતની ક્રીડામાં કુશળ સમસ્ત પ્રથમ ગુણોનું સ્મરણ કર્યું। તેમનું સ્મરણ કરતાં જ તે નંદી ભૃંગી વગેરે બધા લોકો કુતૂહલપૂર્વક ત્યાં આવ્યા અને ગણેશ કાર્તિકેય તથા પાર્વતી સહિત ભગવાન શિવને નમસ્કાર કરીને દેવાધિદેવ મહાદેવજીના આદેશની પ્રતીક્ષા કરતાં ચૂપચાપ હાથ જોડીને ઊભા થઈ ગયા। ત્યાર પછી ભગવાન શંકર રુદ્ર અદ્ભુત રૂપ બનાવીને તાંડવ નૃત્ય કરવા તૈયાર થયા। તે સમયે તેઓ વિચિત્ર વેશભૂષાથી વિભૂષિત થઈને અદ્ભુત રીતે શોભી રહ્યા હતા। તેમણે ચંચળ નાગરૂપી દોરીથી પોતાની કમર કસીને બાંધી હતી, મુખ પર થોડું થોડું હાસ્ય પ્રસરી રહ્યું હતું, લલાટ માર્ધચંદ્રની રેખા સુશોભિત હતી, માથાના વાળ ઊભા થઈ ગયા હતા। તેમણે પોતાના સુંદર નેત્રની તથા શરીર પર ચોળેલી વિભૂતિની ઉજ્જવળ પ્રભાથી ચંદ્રમાને તેની ચાંદનીને માત કરી દીધી હતી। નૃત્ય સમયે તેમની જટાઓમાંથી વહી રહેલી ગંગાના જળથી ભગવાનનું સંપૂર્ણ અંગ ભીંજાઈ રહ્યું હતું। તાંડવ નૃત્યમાં તેઓ વારંવાર પોતાના ચરણારવિંદના આઘાતથી સંપૂર્ણ પૃથ્વીને ધ્રુજાવી રહ્યા હતા, કર્ણપ્રિય વાદ્યો વાગી રહ્યા હતા અને અર્શના અતિરેકથી ભગવાનના અંગોમાં રોમાંચ થઈ આવ્યો હતો। દેવતાઓ તથા દૈત્યોના અધિપતિઓ પોતાના મુગટની મણીઓના પ્રકાશથી ભગવાન શિવના ચરણ કમળોની શોભા વધારતા હતા। ગણેશ કાર્તિકેય તથા ગિરિરાજ નંદિની પાર્વતીના નેત્ર ભગવાનના મુખ પર સ્થિર હતા। ભક્તોના હૃદયમાં હર્ષની ભરતી આવી ગઈ હતી અને બહુ ઉત્સાહથી જય જયકાર કરી રહ્યા હતા। આ પ્રમાણે ભગવાન શિવ પોતાના તાંડવ નૃત્યથી સંપૂર્ણ દિશાઓને પ્રકાશિત કરતા રહીને શોભી રહ્યા હતા। ત્યાર પછી મહેશ્વરનું તાંડવ નૃત્ય જોઈને મહર્ષિ જૈમિની આનંદના સમુદ્રમાં ડૂબી ગયા અને એકાગ્ર ચિતે વેદપાદ સ્ત્રોતથી તેમની સ્તુતિ કરવા લાગ્યા। આ સ્તુતિના દરેક શ્લોકના અંતમાં વૈદિક મંત્રનું એક ચરણ મૂકવામાં આવ્યું છે, તેથી આ સ્તોત્રને વેદપાદ શિવસ્તુતિ કહે છે. કૌંડિલ્ય દેશમાં નિવાસ કરનારાઈ દેવી બ્રહ્મા, વિષ્ણુ અને શિવ તમારા ચરણારવિંદોમાં મસ્તક ઝુકાવે છે. જગદંબ તમને નમસ્કાર છે. વિઘ્નરાજ, બ્રહ્મા, સૂર્ય, ચંદ્રમા, ઇન્દ્ર અને વિષ્ણુ વગેરે તમારી વંદના કરે છે. ગણપતે, તમે બ્રાહ્મણો તથા બ્રહ્માજીના અધિપતિ છો, તમને નમસ્કાર છે. ઉમાદેવી પોતાના કોમળ કરકમળોથી જેમના લલાટમાં તિલક કરે છે, જે કાનોના કુંડળ તથા ગળામાં કમળ પુષ્પોની માળા ધારણ કરે છે, તે કુમાર કાર્તિકેયને હું પ્રણામ કરું છું. બ્રહ્મા વગેરેને માટે પણ જેમના દર્શન થવા કઠણ છે, તે ભગવાન શિવની સ્તુતિ કરી શકે. તેમ છતાં પ્રભો, તમારા દર્શનથી મારા દ્વારા સ્વતઃ સ્તુતિ થવા લાગી છે. જેમ વાદળોમાંથી વર્ષા થાય છે, અંબા પાર્વતી સહિત ભગવાન શિવને નમસ્કાર છે. સંહારકારી સર્વ અને કલ્યાણકારી શંભુને નમસ્કાર છે. તાંડવ નૃત્ય કરનારા સભાપતિ રુદ્રદેવને નમસ્કાર છે, જેમના ચરણોના અવાજ ધમકથી બધા લોક વિદીર્ણ થવા લાગે છે. મસ્તકના આઘાતથી બ્રહ્માંડની દિવાલ ફાટી જાય છે અને ભુજાઓના આઘાતથી સમસ્ત દિશાઓના રક્ષક ભ્રમિત થઈ જાય છે, તે ભગવાન ભૂતનાથને નમસ્કાર છે. તાંડવ નૃત્ય સમયે જેમના યુગલચરણોમાં નુપુરનો છમછમ ધ્વનિ થતો રહે છે, જેમની કમરમાં ચર્મમય વસ્ત્ર સુશોભિત હોય છે અને જેઓ નાગરાજનો કંદોરો ધારણ કરે છે, તે ભગવાન પશુપતિને નમસ્કાર છે. જેઓ કાળના પણ કાળ છે, સોમ સ્વરૂપ, યુગ ભોગ શક્તિ સંપન્ન તથા હાથમાં ત્રિશૂળ ધારણ કરે છે, તે જગતપતિ શિવને નમસ્કાર છે. ભગવાન, તમે સંપૂર્ણ જગતના પાલક, સમસ્ત દેવતાઓના સ્વામી તથા પર્વતો અને ક્ષેત્રોના અધિપતિ છો, તમને નમસ્કાર છે. લોકકલ્યાણકારી આપ ભગવાન શંકરને નમસ્કાર છે. મંગલ સ્વરૂપ શિવને નમસ્કાર છે. આત્માના અધિપતિ તમને નમસ્કાર છે. સમસ્ત કામનાઓની વર્ષા કરવાવાળા તમને નમસ્કાર છે. તમે આઠ અંગોથી યુક્ત અને અત્યંત મનોહર સ્વરૂપવાળા છો. દુઃખી ભક્તોના અભિષ્ટ વસ્તુ પ્રદાન કરો છો. તમે દક્ષના યજ્ઞના નાશક અને પરમ સંતુષ્ટ છો. તમે પંચભૂતોના સ્વામી, કાલના નિયંતા, આત્માના અધીશ્વર તથા સંપૂર્ણ દિશાઓના પાલક છો, તમને વારંવાર નમસ્કાર છે. જે સંપૂર્ણ વિશ્વના કર્તા, પોષક તથા સંહાર કરનારા છે, અગ્નિ જેમના નેત્ર અને વિશ્વ જેમનું સ્વરૂપ છે, તે ભગવાન મહેશ્વરને નમસ્કાર છે. ઈશાન, તત્પુરુષ, વામદેવ, સદ્યોજાત, તમને નમસ્કાર છે. ભસ્મજ જેમનું આભૂષણ છે, જે ભક્તોના ભયને હરનારા છે, જે જગતની ઉત્પત્તિના કારણ તેજ સ્વરૂપ, રુદ્ર દુઃખ નિવારણ કરનારા તથા ભક્તોની આશારૂપી વેલને સિંચવાવાળા છે, તે ભગવાન શિવને નમસ્કાર છે. જેમના ગાલ, લલાટ, ભ્રુકુટી તથા શરીર પરમ સુંદર છે, જે સોમ સ્વરૂપ છે, તે ભગવાન શિવને નમસ્કાર છે. ભગવાન, સંસારના દુઃખોના કારણે થનારા મહાન ભયનો સદાને માટે તમે ઉચ્છેદ નાશ કરનારા છો. ભક્તો પર કૃપાની વર્ષા કરનારા, તમને નમસ્કાર છે. જેઓ આનંદના સમુદ્ર તથા તાંડવ નૃત્ય દ્વારા પરમ સુંદર પ્રતીત થાય છે, તે સંપૂર્ણ જગતના સ્વામી તથા દેવસભાના અધીશ્વર અદ્ભુત દેવતા મહાદેવને હું નમસ્કાર કરું છું. યક્ષરાજ કુબેર, જેમને પોતાના ઇષ્ટદેવ માને છે, તે અવિનાશી પરમ પ્રભુ મહેશ્વરને હું નમસ્કાર કરું છું. જે એકવાર પણ પ્રણામ કરનાર ભક્તને સંસારરૂપી મહાસાગરથી તારી દે છે, તે ચરાચર જગતના સ્વામી ભગવાન ઈશાનને હું પ્રણામ કરું છું. જે જગતનું ધારણ પોષણ કરનારા ઈશ્વર છે, સમસ્ત સંપત્તિઓના દાતા છે, દેવતાઓના સ્વામી, વિજેતા તથા સ્વયં કદી પરાજિત ન થનારા, તે ભગવાન શિવને હું વંદન કરું છું. જે મારું અને આ ત્રણેય લોકનું સર્જન કરીને સૌનું ધારણ પોષણ કરે છે, તે કાલના પણ નિયંતા આપ ભગવાન ગંગાધરને હું વંદન કરું છું. જેમનાથી યજુર્વેદની સાથે ઋગ્વેદ અને સામવેદ પણ પ્રગટ થયા છે, તે સર્વજ્ઞ, સર્વવ્યાપી, સર્વ સ્વરૂપ વિદ્વાન અને ઈશ્વર શિવને હું વંદન કરું છું. જેઓ સંપૂર્ણ વિશ્વ પર બધી બાજુથી જોતા રહે છે તથા જેમના ભયથી ભૂત, વર્તમાન તથા ભવિષ્યના જીવો પાપ કર્મોનો ત્યાગ કરે છે, તે સર્વોત્તમ દ્રષ્ટા આપ ભગવાન શિવને હું વંદન કરું છું. જેઓ દેવતાઓના નિયંતાને, સમસ્ત પાપોને હરી લેનારા હર છે, તે ભગવાન શિવને હું પ્રણામ કરું છું. ઉત્તમ જ્ઞાનથી સંપન્ન શાંત સંન્યાસી, પોતાના હૃદય કમળમાં જે કલ્યાણમય પરમાત્માની ઉપાસના કરે છે, તે ઈશાન દેવને હું પ્રણામ કરું છું. ઈશ, હું અજ્ઞાની, અત્યંત ક્ષીણ, અભણ, અસહાય, અનાથ, દીન, વિપત્તિગ્રસ્ત તથા દરિદ્ર છું. મારી રક્ષા કરો, હું દુર્મુખ દુષ્કર્મ દુષ્ટ તથા દુર્દશાગ્રસ્ત છું, મારી રક્ષા કરો, હું તમારા સિવાય બીજા કોઈને નથી જોતો કે જેને સિદ્ધિને માટે પ્રાર્થના કરું. સંભો, રાગ દ્વેષ અને મદ વગેરે જ્વાળાઓથી બળતા સંસારરૂપી અગ્નિ દ્વારા હું બળી રહ્યો છું. દયાળુ, તમે મારી રક્ષા કરો. તમારા અનેક નામ છે અને અનેક લોકોમાં તમારી સ્તુતિ કરી છે. હર હું પરાઈ સ્ત્રી, પરાયું ઘર, પરાયા વસ્ત્ર, પરાયું અન્ન તથા પરાયા આશ્રમમાં આસક્ત છું, તમે મારી રક્ષા કરો. મને વિશ્વનું ભરણ પોષણ કરનારી ધન સંપત્તિ ઉપરાંત ઉત્તમ વિદ્યા આપો. દિવેશ, અનિષ્ટ તો મને હજારો મળે છે, તમે મારા માનસિક રોગનો નાશ કરો. ભગવાન, તમે મહાન છો. દેવેશ, તમે જે મારા રક્ષક છો, બીજો કોઈ મારો રક્ષક નથી. તમે બ્રહ્માજીના પણ અધિપતિ છો, તેથી મારો સ્વીકાર કરીને મારી રક્ષા કરો. ઉમાપતિ, તમે જ મારા માતા પિતા, પિતામહ, આયુ, બુદ્ધિ, લક્ષ્મી, ભ્રાતા તથા સખા છો. દેવેશ, તમે જ સર્વ કર્મના કર્તા છો, તેથી મેં જે કંઈ દુષ્કર્મ કર્યા છે તે બધા તમે ક્ષમા કરો. પ્રભુતામાં તમારી ક્ષમતા કરનાર કોઈ નથી અને લઘુતામાં પણ મારો જોટો મળે એમ નથી. તેથી દેવ, મહાદેવ, હું તમારો છું અને તમે મારા છો. તમારા મુખ પર પ્રસન્નતા ઝળકી રહી છે. ગોરા અંગો પર લગાવેલી વિભૂતિ તમારા ગોરા વર્ણમાં વૃદ્ધિ કરી રહી છે. તમારો શ્રી વિગ્રહ બાળ સૂર્ય જેવો તેજસ્વી તથા સૌમ્ય છે. તમારું મુખ સદા પ્રસન્ન રહે છે તથા તમે શાંત સ્વરૂપ છો. હું મન અને વાણી દ્વારા તમારા ગુણાનુવાદનું ગાન કરું છું. તાંડવ નૃત્ય કરતા અને મારી સામે દૃષ્ટિપાત કરતા આપ ભગવાન ઉમાકાંતને હું સેંકડો વર્ષ સુધી નિહાળતો રહું, આજ મારી અભિષ્ટ ઈચ્છા છે. મહાભાગ, ભગવાન, હું તમારી કૃપાથી નિરોગ, વિદ્વાન અને બહુશ્રુત થઈને સેંકડો વર્ષો સુધી જીવિત રહું. ઈશાન સ્ત્રી તથા ભાઈ બંધુઓની સાથે તમારા તાંડવરૂપી અમૃતનું યથેષ્ટ પાન કરતો રહીને સેંકડો વર્ષો સુધી આનંદનો અનુભવ કરતો રહું. હે દેવાધિદેવ મહાદેવ, હું ઈચ્છા અનુસાર તમારા ચરણાર વિંદુના મધુર મકરંદનું પાન કરતો રહીને 100 વર્ષો સુધી આનંદમગ્ન રહું. મહાદેવ, હું પ્રત્યેક જન્મમાં કીટ, નાગ, પિશાચ અથવા કોઈ પણ થાવ, સેંકડો વર્ષો સુધી તમારો દાસ બની રહું. હે દેવ, હે મહાદેવ, હું મારા કાનો દ્વારા તમારું નૃત્ય વાદ્ય તથા કંઠના મધુર ધ્વનિનું 100 વર્ષો સુધી શ્રવણ કરતો રહું, જેનું સ્મરણ માત્ર સંસાર બંધનનો નાશ કરનારું છે. હું તમારા દિવ્ય નામોનું 100 વર્ષો સુધી કીર્તન કરતો રહું, જે નિત્ય તરુણ સંપૂર્ણ વિશ્વના અધિપતિ તથા ત્રિકાળદર્શી વિદ્વાન છે, તે ભગવાન શિવના હું ક્યારે દર્શન કરીશ, જેમાં અનેક પાપ સ્થિત છે, જેણે કદી લેશ માત્ર પણ પુણ્ય કર્યું નથી તથા જેની બુદ્ધિ અત્યંત ખોટી છે, તેવા મુજ અધમનો ભગવાન મહેશ્વર શું ક્યારેય પોતાના સેવક માનીને સ્વીકાર કરશે? ગાયકો, તમે ગાઓ. જો ગાવા ઈચ્છતા હો તો કુબેરના સખા ભગવાન શિવના મહિમાનું ગાન કરો. પ્રિય જીભ, તારું કલ્યાણ થાઓ. તું વિદ્યા આપનારા ઉમાપતિની ઊંચા સ્વરે સ્તુતિ કર્યા કર. અજન્મા જીવ તું શાંતિભાવથી ચેતી જા. શું તને એ ખબર નથી કે આ ભગવાન શિવની તૃપ્તિથી જ આ સંપૂર્ણ જગત તૃપ્ત થાય છે? તેથી તેમના નામામૃતનું પાન કરે. ઓ મારા ચિત્ત, જેમની ગંધ મનોહર અને સ્પર્શ સુખદ છે, જે સૌની ઈચ્છા પૂર્ણ કરવાવાળા છે તથા ચંદ્રમાં જેમનું આભૂષણ છે, તે ભગવાન શંકરનું ગાઢ આલિંગન કર. ત્રિપુરાસુરનો અંત કરનારા ભગવાન શિવને નમસ્કાર છે. ત્રણે લોકના સ્વામી દિગંબર શિવને નમસ્કાર છે. પ્રભુ, તમારી પ્રજા અસંખ્ય છે તથા તમારું સ્વરૂપ અત્યંત વિચિત્ર છે. તમારા દ્વારા જગતની ઉત્પત્તિ થઈ છે. જેમની સુવર્ણમય પાદપીઠ દેવરાજ ઇન્દ્રના મુગટમાં જડેલા રત્નોથી ઝળકી રહી છે, ભસ્મ જ તેમનો અંગરાગ છે તથા જેમનાથી પર કે અપર કોઈ વસ્તુ કે વ્યક્તિની સત્તા નથી, તે પરમેશ્વર શિવને નમસ્કાર છે. જેમનાથી આ સંપૂર્ણ જગત પ્રગટ થાય છે અને વિલીન થાય છે, જે સૂક્ષ્મથી સૂક્ષ્મ અને મહાનથી મહાન છે, જેમનો ક્યાંય અંત નથી, જે અવ્યક્તાય અચિંત્ય એક દિગંબર આકાશ સ્વરૂપ અજન્મા પુરાણ પુરુષ તથા યજ્ઞચૂપમય છે. યજ્ઞયુપમય અને ઘણી જગ્યાએ ચૂપમય છે તે ભગવાન હરને હું પ્રણામ કરું છું. પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ તથા ઉપર નીચે સર્વત્ર તેવો જ તો છે, જે ચંદ્રમાનો મુગટ ધારણ કરે છે તથા જે પરમાનંદ સ્વરૂપ તથા શોક દુઃખથી રહિત છે. સર્વના હૃદય કમળમાં પરમાત્મા રૂપે જેમનો નિવાસ છે, જેમનાથી સંપૂર્ણ દિશાઓ અને અવાંતર દિશાઓ પ્રગટ થઈ છે, તે શિવ સ્વરૂપ ભગવાન મહેશ્વરને હું નમસ્કાર કરું છું. હે ચંદ્રમોલે, રાગ વગેરે વિકારોને કારણે પ્રગટ થયેલા ભવરૂપી મહારોગથી હું બહુ ભયભીત છું. પોતાની કૃપાદૃષ્ટિ વડે મારી રક્ષા કરો, કેમ કે વૈદ્યોમાં તમે સર્વશ્રેષ્ઠ વૈદ્ય છો. મારા મનમાં દુઃખનો દરિયો ઉછળી રહ્યો છે, હું લેશ માત્ર સુખથી પણ વંચિત છું. પુણ્યનો તો મેં કદી પ્રયાસ જ કર્યો નથી અને મારા પાપ અસંખ્ય છે. હું મૃત્યુના હાથમાં આવી ગયો છું અને બહુ ભયભીત છું. ભગવાન ભવ, તમે બધી દિશાઓમાં મારી રક્ષા કરો. મહેશ, હું અસાર સંસાર રૂપી મહાસાગરમાં ડૂબીને મોટે મોટેથી વિલાપ કરું છું. હું સર્વથા અસમર્થ છું, તમે કૃપાપૂર્વક મારી રક્ષા કરો. જેમના મુખ પર મનોહર મુસ્કાનની શોભા પ્રસરી રહી છે, ચંદ્રમાની કળા જેમના મસ્તકનું આભૂષણ બની રહી છે, તથા જે અંધકારથી પર છે તે સૂર્ય સમાન તેજસ્વી ભગવાન શિવના માતા પાર્વતીની સાથે ક્યારે દર્શન કરીશ? અનાદિકાળથી મુક્તિની ઈચ્છા રાખનારા જીવો, તમે બધા અહીં આવો અને પોતાના હૃદય કમળમાં ભગવાન શિવનું ચિંતન કરો. કેમ કે જેમણે વેદાંત શાસ્ત્ર એટલે કે ઉપનિષદના વિજ્ઞાન દ્વારા તેના અર્થભૂત પરમાત્માને પૂર્ણ નિશ્ચયપૂર્વક જાણી લીધા છે, તે જ્ઞાનીજનો મોક્ષને માટે સદા તેમનું જ ધ્યાન કરે છે. જે ઉત્તમ પુત્રની ઈચ્છા રાખનારા છે તે મનુષ્ય પણ નિત્ય તરુણ ભગવાન શિવની આરાધના કરે છે. એમનાથી સૃષ્ટિના આરંભમાં જગત વિધાતા સ્વયંભૂ બ્રહ્માજી પ્રગટ થયા હતા. વધારે કહેવાથી શું લાભ? આ ભગવાન શિવના શરણમાં જવાથી સમસ્ત કામનાઓ સિદ્ધ થાય છે. પૂર્વકાળમાં એમનું જ શરણ લઈને મહર્ષિ અગસ્ત્ય વૃદ્ધાવસ્થામાંથી યુવાન થઈ ગયા હતા. ઓ મારા નેત્રરૂપી ભ્રમરો, તમે બીજું બધું છોડી દો અને ભગવાન શિવનો જ સદા આશ્રય લો. એવો આમોદવાન સુગંધ અને આનંદથી પરિપૂર્ણ અને મૃદુ કમળથી પણ કોમળ છે. પરમ સ્વાદિષ્ટ અને મધુર છે. એ તમારું કલ્યાણ કરશે. ઓ મનુષ્ય, તમે ભગવાન શિવનું શરણ લઈને એવા થઈ જશો કે તમારી કોઈની સાથે પણ તુલના થઈ શકશે નહીં. તમે તમામ મનુષ્યો અને દેવતાઓને પણ પોતાના ગુણોથી પરાસ્ત કરી દેશો. હે વાણી, તમને નમસ્કાર છે. તો હૃદય ગુફામાં શયન કરનારી આ નિત્ય તરુણ ભગવાન મહેશ્વરની સ્તુતિ કર. હે મન, તું જે જે અભિષ્ટ વસ્તુનું ચિંતન કરશે તે બધું તને અવશ્ય પ્રાપ્ત થશે. વિશ્વના ચિંતનથી કદી દુઃખથી છુટકારો મળી શકતો નથી. હું હૃદયની શુદ્ધિ માટે ભગવાન રુદ્રની આરાધના કરીશ. દયાળુ ભગવાન, મેં પૂર્વકાળમાં અજ્ઞાનવશ જે તમારી વિરુદ્ધ અપરાધ અથવા દુષ્કર્મ કર્યા છે તે બધા ક્ષમા કરીને જેમ પિતા પોતાના પુત્રને આશ્રય આપે છે તે પ્રમાણે તમે મને પણ અપનાવી લો. સંસારમાં ક્રોધરૂપી સર્પે રાગ દ્વેષ ઉન્માદ અને લોભ વગેરે રૂપી તીક્ષ્ણ દાંતોથી મને દંશ માર્યા છે. આવી દશામાં મને જોઈને સૌની રક્ષા કરવાવાળા દયાળુ દેવતા પિનાકધારી ભગવાન શિવ, મારી રક્ષા કરો. હે રુદ્રદેવ, જે લોકો સમાધિના અંતમાં ઉપરોક્ત વચનો દ્વારા તમને નમસ્કાર કરે છે તે જન્મ મૃત્યુરૂપી સર્પ દ્વારા ડસેલા લોકો સંત બનીને તમને પ્રાપ્ત થાય છે. હે નીલગ્રીવ, હું જીવાત્મા રૂપે બ્રહ્માજીની સાથે તમારી વંદના કરીને તમારા શરણે આવું છું. હે અનાથના નાથ, હે મહેશ્વર, હું સંસારના ભીષણ તાપથી ગ્રસ્ત છું. સમસ્ત પાતકોનું નિવાસ સ્થાન બની ગયો છું. કાળની દ્રષ્ટિ મારાથી દૂર નથી. આવી સ્થિતિમાં તમે પોતાના ઔષધરૂપી હાથથી મારો સ્પર્શ કરો. હે સુરવીર, તમારો કર સ્પર્શ સઘળી સિદ્ધિઓનો હેતુ છે. તમે કાળના પણ કાળ છો. સંસારની ઉત્પત્તિના કારણ એવા ભગવાન ભવને નમસ્કાર છે. ભસ્મભૂષિત અંગોવાળા હરને નમસ્કાર છે. સંસારથી પર ભવ અને ભયમાં સાથ આપનારા પિનાકધારી રુદ્રને નમસ્કાર છે. વિશ્વના પાલક કલ્યાણ સ્વરૂપ શિવને નમસ્કાર છે. જીવના સનાતન સખા તે મહેશ્વરને નમસ્કાર છે. જેમના સખા એવા જીવને ન તો કોઈ મારી શકે છે કે ન કોઈ પરાસ્ત પણ કરી શકે છે. દેવતાઓના પતિ ઇન્દ્રના પણ સ્વામી ભગવાન શિવને નમસ્કાર છે. પ્રજાપતિઓના અને ભૂપતિઓના ભૂમિપતિઓના પણ અધિપતિ ભગવાન શિવને નમસ્કાર છે, તથા અંબિકાપતિ ઉમાપતિને નમસ્કાર છે, નમસ્કાર છે. જે શરણાગતોની પીડાના નાશ કરનારા ત્રિકાળદર્શી વિદ્વાનોમાં શ્રેષ્ઠ વિદ્વાન અને ઉત્તમ યશસ્વી ભગવાન ગણેશને હું નમસ્કાર કરું છું. દેવતાઓ યુદ્ધમાં જે સ્કંદ સ્વામીનું આહ્વાન કરીને વિજયી થાય છે તે સચ્ચિદાનંદ સ્વામી સુબ્રહ્મણ્યને હું વંદન કરું છું. સુબ્રહ્મણ્ય સ્કંદ સ્વામી સચ્ચિદાનંદમય છે. કલ્યાણમય જગદંબિકાના નમસ્કાર છે. જેમના શરીરની કાંતિ સુવર્ણ સમાન છે, જેઓ પોતાના ચરણોમાં મણિમય નુપુર ધારણ કરે છે, જેમનું મુખ સદા પ્રસન્ન રહે છે, જેમણે પોતાના હાથમાં કમળ ધારણ કરેલ છે, જેમના નેત્ર વિશાળ છે, જેઓ ભાષાશાસ્ત્રમાં પારંગત તથા ઉત્તમ વચન બોલનારા છે, તે ગોરી દેવીને હું પ્રણામ કરું છું. હું મૈનાની પુત્રી ઉમાદેવીને નમસ્કાર કરું છું, જે અપ્રમેય છે, જેમના સૌંદર્ય વગેરે ગુણો અપાર છે તથા જે પરમ કાંતિમય છે તથા ભગવાન શંકરના પાર્શ્વભાગમાં વિરાજીને સમસ્ત ભુવનોને જોયા કરે છે, તે પાર્વતી દેવીની હું નમસ્કાર કરું છું. દિનજનોની રક્ષા કરવી એ જેમનું મનોરંજનનું કાર્ય છે, જે માન અને આનંદ આપે છે તથા જે વિદ્યાઓ અને મધુર તથા મંગલમય વાણીના અધિષ્ઠાત્રી છે, તે પાર્વતીજીને હું પ્રણામ કરું છું. હે ભવાની, તમે સંસારના તાપનું નિવારણ કરનારા છો. અન્ન, વસ્ત્ર અને આભૂષણ વગેરે એકમાત્ર તમારા જ ઉપભોગ છે. હે શિવે, તમે મને એવી શ્રેષ્ઠ બુદ્ધિ પ્રદાન કરો જે સદા તમારા ગુણો ગાનારી અને જેના વડે હું તમામ પાપોને પરાસ્ત કરી શકું. હે શિવે, તમારી ઉપમા કઈ રીતે ને ક્યાં આપી શકાય? સંપૂર્ણ જગતની સૃષ્ટિ તમારા માટે માત્ર રમત છે. કલ્યાણમય શિવ તમારા પતિ છે, સાક્ષાત ભગવાન વિષ્ણુ તમારા સેવક છે, લક્ષ્મી, સચી અને સરસ્વતી તમારી દાસીઓ છે તથા તમે સ્વયં વસુ રત્ન, ધન, સુવર્ણ વગેરે આપનારા છો. પુરોહિત વસુ કહે છે, મહામુનિ જેમિનીએ ઉપરોક્ત સ્તુતિ દ્વારા ભગવાન શંકરનું સ્તવન કરીને પ્રેમાશ્રુપૂર્ણ નેત્રોથી નિરખતા રહીને ભગવાન શિવને પ્રણામ કર્યા. તેમણે વારંવાર શિવજીના તાંડવ નૃત્યરૂપી મંગલમય અમૃતનું પાન કરીને સંપૂર્ણ મનોરથ પૂર્ણ કરી લીધા અને અંતમાં શિવગણનું આધિપત્ય પ્રાપ્ત કરી લીધું, જે દરરોજ આ સ્તોત્રનો એક શ્લોક, અડધો શ્લોક, એક ચરણ અથવા અડધા ચરણને પણ ધારણ કરે છે તે શિવલોકમાં જાય છે. શુભે, જ્યાં ભગવાન શિવે તાંડવ નૃત્ય કર્યું હતું તે સ્થળ પવિત્રમાં પણ પવિત્ર સ્થળ બની ગયું. ત્યાં સ્નાન કરવાથી મનુષ્ય મુક્ત થઈ જાય છે. જે શ્રેષ્ઠ માનવ ત્યાં પિતૃઓનું શ્રાદ્ધ કરે છે તે પોતાના પૂર્વજોને સ્વર્ગલોકમાં પહોંચાડી દે છે. જે તે તીર્થમાં બ્રાહ્મણને ગાય, સુવર્ણ, ભૂમિ, સૈયા, વસ્ત્ર, છત્રી, અન્ન અને પાન, પીવા યોગ્ય વસ્તુ આપે છે તેનું તે સમસ્ત દાન અક્ષય થઈ જાય છે. અધ્યાય 164 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.